શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 21મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે સરદારપુરમાં તુંગજી અને વૈરજી નામના બે રાજકુમારો રહેતા હતા. તેઓને શ્રીહરિના ચરણનો દ્રઢ આશ્રય હતો. તે બંને ભગવાન શ્રી સહજાનંદ સ્વામીની પરમ આદરથી સેવા કરવા લાગ્યા. તેમાં તુંગજી ભગવાન શ્રીહરિની ચરણરજને મસ્તક ઉપર ધારણ કરતા હોવાથી અક્રૂરજી સમાન હતા અને વૈરજી કાર્ય અને અકાર્યના જ્ઞાનમાં તથા ભગવાનનો મહિમા સમજવામાં કુશળ હોવાથી વિદુરજી સમાન હતા. તેમજ વેરાભાઈ, ભીમાભાઈ તથા હકાભાઈ આદિ અનેક ક્ષત્રિય ભક્તજનો હતા. તે પણ ભગવાન શ્રીહરિની પરમ હર્ષથી સેવા કરવા લાગ્યા. તથા કરીમ, મૂક, હસન, રયો અને હૈજીત આદિ શ્રીહરિના દ્રઢ આશ્રિત મુસ્લિમ ભક્તજનો હતા. તે પણ અતિ પ્રીતિથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ સર્વે સરદારવાસી ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા તુંગજીના ભવનમાં નિવાસ કરીને રહ્યા અને સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ સર્વજનોના અજ્ઞાનરૂપ અંધકારને હરતા હતા. હે રાજન, તુંગજી આદિ સર્વે સરદારવાસી ભક્તજનોએ શ્રીહરિની ચાતુર્માસ પર્યંત રોકાવાની પ્રાર્થના કરી. તેથી ત્યાં સુધી રોકાયા અને જેવો માણાવદરમાં જન્માષ્ટમીનો સમયો ઉજવ્યો હતો તેવો જ સંવત 1861ના શ્રાવણવદ અષ્ટમીનો ઉત્સવ સરદારપુરમાં પણ ઉજવ્યો. તે સમયે ભગવાન શ્રીહરિના દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા હજારો દેશાંતરવાસી ગૃહસ્થ ભક્તો તથા ત્યાગી સંતોના મંડળો સરદારપુરમાં આવ્યા. શતશાસ્ત્રમાં કહેલી ધર્મમર્યાદાનું પાલન અને પોષણ કરતા શ્રીહરિએ સંતો ભક્તોની સાથે ગોકુળાષ્ટમીને દિવસે વ્રતનો ઉપવાસ કર્યો અને રાત્રે જાગરણ કરી ભગવાન શ્રીકૃષ્ણની વિધિવત પૂજા કરી અને નવમીની તિથિએ સાધુ બ્રાહ્મણોને મિષ્ટાન્ન વડે પારણા કરાવી સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ સ્વયં પારણા કર્યા. બપોર પછીના સમયે મોટી રમણીય સભાનું આયોજન કર્યું અને તેમાં આવીને શ્રીહરિ વિરાજમાન થયા. હેનરૂપ જ્યારે સભાની મધ્યે રમણીય સિંહાસન પર ભગવાન શ્રીહરિ વિરાજમાન થયા ત્યારે તેમને નમસ્કાર કરીને બ્રાહ્મણો તથા સંતોએ પણ યથાયોગ્ય સ્થાને ભગવાન શ્રીહરિની આગળ જ પોતાનું સ્થાન લીધું અને અન્યજનો હતા તે પણ તે સંતો વિપ્રોની ફરતે બેઠા. હે રાજન, રાજવૈભવથી શોભતા તુંગજી રાજા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને તેમની સમીપે બેઠા અને સર્વની અનુમતિ લઈ સર્વે સભાસદોના સાંભળતા જ બે હાથ જોડી ભગવાન શ્રીહરિને પૂછવા લાગ્યા. તુંગજી પૂછે છે, હે ભગવાન, આ લોકમાં દેહધારી મનુષ્યોને કામ, ક્રોધ અને લોભ આ ત્રણ અંતઃશત્રુઓ વિશેષ કરીને પીડતા દેખાય છે. હે સ્વામીન, તે ત્રણના મધ્યે સૌથી બળવાન શત્રુ કયો છે જેને મુમુક્ષુજનોએ કોઈ પણ ઉપાય વડે જીતવો જ જોઈએ? તે અમને જેમ હોય તેમ કહીને સમજાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે રાજા તુંગજીએ પૂછ્યું. તેથી સકલ ઐશ્વર્ય સંપન્ન જગતપતિ ભગવાન શ્રીહરિ અત્યંત મનોહર વાણીથી તેને કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે રાજન, આ ત્રણે અંતઃશત્રુઓ મનુષ્યોના પ્રાણને હરનારા છે. છતાં પણ ત્રણની મધ્યે લોભ નામનો શત્રુ અતિશય બળવાન અને દુર્જય છે એમ હું માનું છું. તેથી મુમુક્ષુ ગૃહસ્થ ભક્તોએ પાપરૂપ આ લોભ ઉપર પ્રયત્નપૂર્વક અવશ્ય વિજય મેળવવો જોઈએ અને તેમાં પણ ત્યાગી સંતોએ તો વિશેષપણે અવશ્ય તેને જીતવો જ જોઈએ. હે રાજન, જે મનુષ્યો સાંસારિક ધન વસ્ત્રાદિક પદાર્થોમાં સતત અતિશય લોભવૃત્તિ રાખે છે તેની બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થતાં અલ્પકાળમાં જ તે મનુષ્યનો પણ વિનાશ થઈ જાય છે, કારણ કે લોભ દોષને આશરીને બીજા ઘણા બધા નરકમાં નાખનારા મોટા મોટા દોષો રહેલા છે, તે આવીને રહે છે. મનુષ્યને પાપકર્મમાં પ્રવૃત્ત કરનારો લોભ પાપનો મોટો આશ્રયદાતા છે, અર્થાત લોભ પાપનો બાપ છે, કારણ કે લોભને કારણે જ ક્રોધ ઉત્પન્ન થાય છે અને લોભને કારણે જ કામ ઉત્પન્ન થાય છે. લોભ થકી જ મોહ, ઈર્ષ્યા અને મત્સરની પ્રવૃત્તિ થાય છે. વધુ શું કહું, સર્વે દોષો લોભ થકી જ પ્રગટે છે. હે રાજન, વિદ્યા અને વિનયથી સંપન્ન અને જગવિખ્યાત મોટા અનેક તપસ્વીઓ અને મહર્ષિઓ પણ લોભને કારણે મહા દુર્દશાને પામ્યા છે, તથા હિરણ્યકશિપુ આદિ મોટા મોટા અસુરો અને ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ પણ એક લોભને કારણે વિનાશને પામ્યા છે. હે મહામતી રાજન, દુર્યોધન આદિ કૌરવોનો વિનાશ લોભથી જ થયો હતો, તેમજ બીજા અનેક રાજાઓ પણ લોભથી જ વિનાશ પામ્યા છે. હે રાજન, તેથી જ મારા આશ્રિત ભક્તજનોએ ક્યારેય પણ કોઈ પદાર્થમાં લોભ ન રાખવો, કારણ કે સકલ પદાર્થોની ઉત્પત્તિ ધનમાંથી થાય છે, માટે અર્થ છે એ જ સમગ્ર અનર્થનું મૂળ છે એમ તમે જાણો. ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદભાવ, વૈર, અવિશ્વાસ, સ્પર્ધા તથા ત્રણ પ્રકારના વ્યસન એવા સ્ત્રી, દ્યુત અને મદ્ય આ 15 પ્રકારના અનર્થો ધનમાં નિવાસ કરીને રહ્યા છે. તે સિવાયના બીજા ઘણાક દોષો પણ ધનને આશરીને રહેલા છે. તેથી હે રાજન, મારા આશ્રિત ભક્તજનો એવા તમોએ આ અર્થ છે તે ભગવાનની ભક્તિ કરવામાં અંતરાય કરનારા બીજા અનંત પ્રકારના અનર્થોનું સર્જન કરે છે એમ સમજીને ધનના લોભમાં આસક્ત થવું નહીં. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના મુખથી સર્વે અનર્થોનું સર્જન કરનારા લોભનું આવું દુષ્ટપણું સાંભળીને રાજા, સર્વે સંતો તથા ગૃહસ્થ સભાજનો બહુ રાજી થયા અને લોભ ન રાખવાનું વચન મસ્તક ઉપર ચડાવ્યું. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે ભક્તજનો, તમે સર્વે પ્રાતઃકાળે પોતપોતાના દેશ પ્રત્યે જજો એમ દેશ દેશાંતરમાંથી ઉત્સવમાં પધારેલા ભક્તજનોને આજ્ઞા આપી. હે રાજન, તે સમયે કારિયાણી ગામથી ત્યાં પધારેલા બુદ્ધિમાન ખટવાંગ નામના રાજા શ્રીહરિને પ્રાર્થના કરવા ઊભા થયા. આ ખટવાંગ રાજા ભગવાનના ભક્ત હતા, ધર્મમાં નિષ્ઠાવાળા હતા, બાળપણથી જ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કર્યું હતું, પરોક્ષ ભાવે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ કરતા હતા. પૂર્વે માંગરોળપુરમાં શ્રીહરિએ ઉજવેલા જન્માષ્ટમી ઉત્સવમાં દર્શન કરવા આવેલા તે સમયે ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જોઈ તેમના શિષ્ય થયા હતા. મનુષ્યો આગળ પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણની વાતો કરવામાં તે નિપુણ હતા. જીતેન્દ્રિય અને ઉદાર બુદ્ધિવાળા તે શૂરવીર પણ હતા. હે રાજન, આ ખટવાંગ રાજા ફરી શ્રીહરિએ જ્યારે માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યારે પણ પધાર્યા હતા અને પરમેશ્વર શ્રીહરિની આજ્ઞાથી પાછા પોતાને ગામ કારિયાણી ગયા હતા. આ વખતે ફરી ત્રીજી વાર સરદારપુરમાં પધાર્યા અને ભગવાન શ્રીહરિને પોતાના ગામે લઈ જવાની ઈચ્છાથી તેમની સમીપે આવી બે હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યા. ખટવાંગ રાજા કહે છે, હે ભગવાન, હું તમારો અનન્ય ચરણ સેવક છું, તમે ભક્ત વત્સલ છો, એથી મારા પર કૃપા કરી મારે ગામ પધારો. હે સ્વામીન, વર્ણી, સાધુ અને પાર્ષદ વગેરે ભક્તજનોની સાથે આપની સેવા કરીને મારી ધન, ઘર, ધાન્ય આદિ સર્વે સંપત્તિને તથા મારા મનુષ્ય જન્મને સફળ કરવા ઈચ્છું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેની ખટવાંગ રાજાની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા કે હે રાજર્ષિ, હું તમારા ગામમાં જરૂરથી પધારીશ, તેમાં કોઈ જાતનો સંશય નથી, પરંતુ અત્યારે મેં સરદારપુરમાં ચાતુર્માસ પર્યંત રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે, તેથી અહીં કાર્તિક પ્રબોધની એકાદશીનો ઉત્સવ ઉજવી તમારા ગામ કાર્યાણી હું ચોક્કસ આવીશ. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ અતિ પ્રસન્ન થઈને કહ્યું, તેથી ખટવાંગ રાજાએ અંતરમાં ખૂબ જ રાજી થઈ શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી દશમીની તિથિએ સૂર્ય ઉદય પામતા કાર્યાણી ગામે જવા નીકળ્યા અને બીજે દિવસે એકાદશીના સાંજે માર્ગમાં આવતા ગઢપુર નગરમાં પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સર્વકર્તા મોટા શત્રુ તરીકેનું લોભદોષનું નિરૂપણ કર્યું. એ નામે 21મો અધ્યાય પૂર્ણ થયો.